એટલે લોક કે આ સંયમ છે એટલે લૌકિક સંયમ કહેવાય, અલૌકિક સંયમ પણ નામ કહેવાય, આ ત્યાગ કહેવાય, સંયમ ના કહેવાય, સંયમ પણ નામ કહેવાય. સંયમ એટલે શું? ક્રોધમાન માયાલોકનું સંયમ કરવો, એનું નામ સંયમ, કંટ્રોલેબલ કરવા, ત્યાંથી સંયમની શરૂઆત થાય છે. શું થાય છે? અને ત્યાગ એમ નિયમમાં આવી જાય છે. કેમ આવી જાય છે? એટલે સંયમી હોય ને, સંયમી ક્યાંથી હોય? સંયમી નો મોક્ષ છે જ, 2005-2006 માં એનો મોક્ષ હોય જ, સંયમી જે છે. આ સંયમ આ તો બહાર કહેવાય છે, તો મારા માટે થાય બીજું કશું થાય કહો. એટલે હું કઈ એવો કઈ નથી, હું કાતો નથી, કારણ કે આપણા સંયમદારી મારા જ. આપણે મને ભાષા ના આવડે, બીજું ભૂલી ગયો છે દાદા. એ તમે ગુનેગાર નહીં, ગુનેગાર નહીં, તમે એને દ્રઢ કરી આપ્યું છે. તમે ગુનેગાર નહીં, એને અનુમોદન આપ્યું છે. અનુમોદન નહીં આપ્યું, વ્યવહારમાં વર્તવું પડે. વ્યવહારમાં ના વર્તવું પડે ના ના. વડાપ્રધાન તો હોય, મુક્તો હોય, હું કોઈ, પણ આપણે વડાપ્રધાન કે ભેદે જ કરવું પડે ને. એ પછી જાણતા અંદર, તે અંદર ની વાત. નહી દાદા, એમને ત્યાગી મહારાજ ભલે કહો, ત્યાગી મહારાજ, સંયમી મહારાજ ન કહો. એ ત્યાગી એમને કહેવડાવે છે, અને ત્યાગી મહારાજ ભલે કહો. હું એમને ત્યાગી કહું ને, તો હું જ્ઞાની પુરુષ કહું ને, એટલે એમના ભક્તો ના મનમાં થાય, અમારા સંયમી ને ત્યાગી કે છે, એમને દુઃખ થાય બિચારા. હું સારું દુઃખ થયું કરું. એ કે છે મારી બીજી સતી છે, હું જાણું કે એને નવ ભાઈ રાખ્યા, પણ એ કે મારી બીજી સતી છે. હું કહું સારું, આનંદ ની વાત ને, કોઈ તમારો પાપ થાય. મારી દ્રષ્ટિમાં આ હમદર પડતી નથી, પણ તારી તને તો હમદર પડી ગઈ છે ને. કહ્યું મને હમદર પડતી નહીં, તારી બીજી સતી છે. ત્યાગ છે, ત્યાગ છે, ઘર છોડ્યું, સંસાર છોડ્યો, બધું ત્યાગ છે. તો દાદા એમને ત્યાગી જ કહેવા જોઈએ, તો એમને ત્યાગી જ કહેવા જોઈએ. સાધુ મહારાજ હા, ત્યાગી કહેવા જોઈએ, પણ ત્યાગી કહેવા જોઈએ, પણ આપણે ત્યાગ કહેવાથી આપણે કહેવાની જરૂર શું? પણ બનતા ઊંડા ઉતરીએ છીએ ને આપણે, ઊંડા ઉતરીએ. જેનું નામ જે ચોર હોય એનું નામ ધન્વંતરાય કાઢ્યું હોય, તો આપણે ચોર કેવું કે ધન્વંતરાય કેવું? તમારે કેટલાક દાખલા એવા છે કાગળ નો ઉતરતા નથી, કેટલાક દાખલા એવા છે કાગળ નો નથી ઉતરતા, પેલા શીશી નો બૂટ લપકો પડ્યો નાખી. કેટલાક દાખલા તમારા છે તે કાગળ માં ઉતરતા નથી. શું કરું છે એટલે હવે એ હું તમને પૂછું છું. આપણે પોઈન્ટ કાઢો હવે ના ખાબોચ્યું કે આવે વિશેષ ભાવ પેદા થયો. જળ અને ચેતન નો સંયોગ અને વિશેષ ભાવ પેદા થયો. એ વિશેષ ભાવ પેદા થયો અને એ સંયોગ થયો, એ પેલા એ જળ અને ચેતન જુદા હતા. જળ અને ચેતન નો જે સંયોગ થયો ને વિશેષ ભાવ ઉત્પન્ન થયો, તો એ સંયોગ થતા પેલા જળ અને ચેતન બે જુદા હતા. પહેલેથી હતા એવું નહીં, પહેલેથી જ આમાં છે. જળ ચેતન ને આ બધા ખોવાઈ થશે, સાથે જ છે. ઉમરથી આ જુદા પાડો તો ગુણધર્મ આવશે ને, તો ગુણધર્મ નહીં આવે. એ થોય ભેગા અને થોયમાં વિધર્મ કઠો છે. શું છે? પણ એ વિધર્મી નથી, એ અમારા રહેવા જતા સતત મરી છે કે એક ભૂતગલ અને આત્મા બે વિધર્મી થાય છે. શું થાય? બીજા ચાર બીજા ચાર તો વિધર્મી થતા જ નહીં. જો જુદા પાડી શકાય છે, હવે જુદા પડી શકાય છે કે પડે છે, તો પેલા પણ જુદા ન હોઈ શકે. પેલા પેલા બધી વસ્તુ નથી, અને આનાથી આનાથ છે, ભેગા ભેગા છે, જોડે જોડે અનાધિકાર. એટલે આમાં પેલા જેવું હતું જ નહીં, બિગિનિંગ જેવું ખોસ જ નહીં, ગ્રાઉન્ડ છે. આત્મવિધર્મી સી રીતે? આત્મવિધર્મી સી રીતે? આત્મવિધર્મી એટલે આત્મા વિધર્મ ને પોતે આત્મા ધર્મી છે પોતાના, પણ એને ભ્રાંતિ ઉત્પન્ન થઈ કે હું કરું છું. શું કરું? અને પૂજલ વિધર્મી શું કહે? ક્યાંક પૂજલ માં લોહી ના નીકળે, કરું ના થાય. સમજ્યું? પૂજલ ના રંગ બદલાય, લાલ પીળો લીલો એ બધું એના ગુણધર્મ છે. પણ એના ગુણધર્મ ની બાર જે છે એ વિભાવિક ગુણો છે. કેવા છે? પરું થાય ને ફાટે આ બે છૂટા પાડે. એટલે બેન અને આ દીદી આ રીત ચાલી આવી અનાદિતિ છે કે ત્યાં આવું જ છે. અનાદિતિ કે છે હવે શું? કે અનંતકાળ સુધી રહેવાનું છે. સુધા પાડનાર ભેગા થાય તો કે તીગડે તીગડે અનાદિ છે, પણ એનો અંત આવશે. કે શું કે છે? કારણ કે પછી શું થશે? અનાદિ અંત પછી કે સાદી શાંત થશે. શું કે છે? સાદી શાંત. પછી જે જ્ઞાન મળ્યા પછી જ્ઞાન ની આદિ થઈ. શું થયું? એની આદિ થઈ. શુદ્ધાત્મા ની આદિ થઈ અને શુદ્ધાત્મા નો અંત આવશે. શું કે? એટલે એ દશા નો સંકિત દશા નો અંત આવશે, જ્ઞાની દશા નો. અને પછી સિદ્ધ દશા ઉત્પન્ન થશે. તે આદિ અનંત છે. શું છે? એની શરૂઆત યાદી છે થશે, પણ આ દશાઓ અનાદિ અનંત, તેમાંથી જો જ્ઞાની મળી ગયા તો એનો અંત આવે. એનો અંત આવે તો સાદી શાંત સવાદિ. શું કહ્યું? સંકેત થયા પછી દ્રષ્ટિભેર થયા ની આદિ શરૂઆત થઈ જુદા પડ્યા છે. એનો પણ અંત આવશે, પૂર્ણાહુતિ થાય એટલે સિદ્ધ થતા સુધી નો અંત આવી જશે. એનો એ દશાનો આ દશાનો શાંત એટલે અંત આવશે. ત્યારે સિદ્ધક્ષેત ની આદિ શરૂઆત થશે અને તે અનંત છે. આદિ અનંત. આમ ભાંગા ભાંગા સાથે બધું જો સમજે જગત તો સમજાય નહીં. તો આ બુદ્ધિ નો ખેલ નથી. બુદ્ધિ એ બહુ વધે ને ત્યારે માણસ ને બુદ્ધુ બનાવે. શું બનાવે? ના એટલે એ લિમિટ માં આવે નહીં. બુદ્ધુ એ લિમિટ માં આવે. દરેક લિમિટ ની બાર જાય ને લિમિટ માં આવ્યું. બહુ બધે ત્યાં શું કે કહ્યું ને આપે કહ્યું ને બુદ્ધુ બુદ્ધિ આ બુદ્ધુ બને નહી. અરે આ મા છે નહી હરી મિત્ર આજની વાઈફ જ છે ને. એ વિશ્લેષણ કરતો કરતો ચોકડી પહોંચ એમ અરે હું વાડો રહ્યો છું. લોક કેવું બાચા નથી વાડું બોલ ને ત્યાં ના બુદ્ધિ થી બોલવાનો. મા કહેવાનું જરૂર છું પણ મારા ફાધરની વાઈફ એ તો એક્ઝેક્ટ છે વાત બુદ્ધિ થી. અરે મા કહી તો જો મા કહે તાર મોડું ના દેખાય કાલે એક્ટર ઘન ચુકર ને કોઈ પણ સત્ય નેકેડ બોલ્યા એ ઘન ચક્કર છે. શું છે? નેકેડ બોલવાનું નહીં. ત્યાં કપડા બોલવા પછી બુદ્ધુ કેમ લોકો કે હવે આવું કહેતો તો ફાધર ગાય પછી લોકો બુદ્ધિ કેમ બુદ્ધિ છે કેવું લાગે મને? હવે બુદ્ધિ છે કે શું વેપાર નો રેલવે માં માલ ની ખરીદી કરેલી તે ડિલિવરી લેવા ગયેલા તો ડિલિવરી આપનારા માં પેલું મૂળ સભા થતા નતા ને વેપારી વેપારી સભા એટલે લાભ જેટલો બને એટલો વધુ લેવાને ઉઠાવે ને એમ ગણતા તો બુદ્ધિની હદની ઉપર પચાલે ગયા છે બુદ્ધિ તો શું કે છે મારી પાર્ટી પડી બુદ્ધિ શું બરોબર તમને વાત મારી ગમી તમે ગમી તમે ઉતરી ગઈ ઉતરી ગઈ જો કરતા અમે આતમ ભાવના ભાવ હતા કેવ જ્ઞાન રે ચાલીસ બધી કાકા કરી પછી ગાવા હારું કર્યું હતું દબાવ દઈ શું કહ્યું ભાવના ભાવ જીવન કહ્યું એમ નામ જ આપ્યું આત્મ ભાવના ભાવ કેવું જ્ઞાન છે ભાવવાનું કહ્યું ભાવ તમ કેવું જ્ઞાન થશે આ ગોકી કેવું જ્ઞાન ભાવ કરાવ એવી કોઈ ભૂલ કરતી છે કોઈ કરતું છે ઓછો દાદા મેં એવું ભૂલતું નથી એમને ચારી વાર ભૂલ કરે છે આરામથી ગોખ્યું આ બધા આમના જ ગોખ્યું છે બીજું શું થયું આને ગોખવાનું પરિણામ શું આવ્યું એ શબ્દ વાંચ્યો ત્યાં ખબર ના પડે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ ના કેવું સુંદર વાક્ય પ્રભુદેવે લખી આપ્યું એ પ્રભુ શ્રી લખી આપ્યું એટલી પાસે ચાર શિષ્યો હતા ને તેમને લખી આપ્યું આત્મભાવના ભાવ જેવો શું કહેશે એ લોકો આત્મભાવને ભાવવા મળ્યા પણ એ લોકો જ યાદ હતા શું થયા અમને દર્શન શું કરવું આવ્યું આનો અમલ અમલ કર્યા બધા લપેડ્યા ને ચપડ્યા લપેડ્યા ચપડ્યા આટલું ગિયા લઈએ આટલું ગિયા લઈએ જરાક થોડું ગિયા હું જરા આટલા માણસ માં નાખું પાણી રેડી પછી કર્યું હોત તો ચોટા જ ન હું પછી હું ભાઈ અમારે થોડી ગયા રીતે લોપડ ચોપડ જતું રહે તમે હતું કઈ તો લોપડ ચોપડ જતું રહે હે દાદા મારો પ્રશ્ન આજે હું લખીને લાવેલો એ ભાઈના માંથી જવાબ મળી ગયો કે હું શું કે છે આજે પ્રશ્ન લખ્યો કેવી હોય બધા ભગવાન માં કોમ્પિટિશન હોય છે કે આ બધું છે ને એની પાસે હવે ભગવાન હરીફાય નહીં મગું દેવો હરીફાય ભગવાન કચ્છી ના હોય તમે હનુમાનજી ને બાજુ કે ગણપતિ ને ગણપતિ નું ખરા પણ હનુમાનજી હનુમાનજી નું ખરા નામ રૂપ એક જ છે ત્યાંથી રાત્રે કરું ભાઈ ત્યાં વડોદરા શક્તિ વધારે છે એમના નહીં એમનું ધાર્યું જ કરાવે એમનું ધાર્યું જ કરાવે જેટલું હોય ટાઈમ એટલા માટે રહેવાનું જેટલો ટાઈમ હોય એટલા માટે રહેવાનું હોય ને પણ શું કામ કરવા માટે હેતુ શું બહુ સુધારો એટલે કર્મોથી આપણે શું હેતુ આયા જાણે સારું આપડે આયા ગયા જન્મ નું હોય આખે તો મનુષ્ય અવતાર મળે તો ગયા જન્મ નું હોય એટલે આ અવતાર મનુષ્ય અવતાર મળે હા પણ આપણે શું કરવાનું આવે શા માટે આયા છે અહીંયા આગળ આ ખાવા પીવા માટે આયા છે કે મસ્તક કરવા માટે આયા છે કે માણસ કરવા આયા છે પુરુષાર્થ કરવાના પુરુષાર્થ કરવાના ફળ મેળવવા કર્મનું પુરુષાર્થ કરવા અને કર્મ નું ફળ મેળવવા હા પણ પુરુષાર્થ શું કરવા શું ત્યારે માટે પુરુષાર્થ કરવા કોઈ કે છે ભાઈ અહીં કઈ જાવ છો આમ છે પણ ના હારું ના પૂછે કર્યું આ જન્મ મારે એમથી છુટકારો મારે એમ કેવું પડ્યું કે મારે આધવા જોવા જવું છે એટલે હું જઉં છું જન્મ મળે તે છુટકારો મેળવવો એમ એવું શું કહું છું બરોબર એ તો તે કર્યું તું એવું એવા શું કરું છું તો ખબર નહીં એ તો ખબર નહીં કેમ જન્મ મને ગમતા નથી દાદી એ તો ચક્કર ચાલ્યા જ કરે એના કરતા છૂટા સારું એ તો ચક્કર ચાલ્યા જ કરે એના કરતા છૂટા તો સારું આમાં સુખ નથી આમાં સંસારમાં જેને સંસાર માણવો હોય એની માટે સુખ જેને સંસાર માણવો હોય એને માટે સુખ છે ના માણવું હોય તેને ના માણવો હોય તો પછી એની માટે છે જ ને પછી મોક્ષ નો માર્ગ સંસારનું સુખ લાગે છે સુખ એટલે ચાલ્યા કરો બધા જીવે એમ સુખ એટલે ચાલ્યા કરે બધા જીવે એમ સુખ આખા દાડો હોય છે ખરું ક્ષણિક હોય હવે કોક વાર આનંદ થઈ જાય અમુક વાર ક્ષણિક હોય કોક વાર આનંદ થઈ જાય અમુક વાર પછી બધા દુઃખ નું દુઃખ દુઃખ એટલે આમ એવું સુખે ના ગમે દુઃખે ના કહેવાય નોર્મલ સ્થિતિમાં રહી ગયો દુઃખ એટલે એવું સુખે ના ગમે દુઃખે ના ગમે નોર્મલ નોર્મલ સ્થિતિમાં રહી આવું મને થોડું ઘણું સુખ રહેતો છે નિરંતર કેવો આનંદ મારા મારા પર દિલ દુખડી રહ્યું નહીં દેખાતું ના એમ કે છે કે તમને સુખે ના રહે, નિરંતર આનંદ રહે. આનંદ સુખ તો વેદની છે. કાલે એક પ્રોફેસર આવ્યો હતો, સત્સંગ કરતો પંચોતેર વર્ષે તો ચાલો પડતો આમ ટેકો આવું નઈ. ઉપદેશ આપું છું, સમજણ આપું છું. તે વખતે તમારા મૂળ જે અમારા હોમ ડિપાર્ટમેન્ટ તેની અંદર ના હોઈએ. બહાર નું કશું જ નહીં, ખાલી પૂર્ણ ભગવાન નો દર્શન. લોકોને શું કહું છું, ચાલે છે પુત્ર કોટાવરી ચોટી જાય તો નથી બંધ છે, ચારી હોય તો પછી મને કહે અપવાદ તો છે ને કે ભગવાન બોલે ને બધા અપવાદ હોય છે, એક જ અપવાદ હોય તેના બોલે ભગવાન જ શીખવાડ્યું છે. એક લાખ છે પ્રિયજી હોય પણ એક જ જો મેં પતિ હોય શક્તિઓ બધી રસ્તે ગયા તો પછી એક લોકો અટું કરે એક બિચારી બિન ગુનેગાર મારી ગઈ મારી જાય બિન ગુનેગાર ના મારી જાય તેનો પાપ તો ના લાગે એટલે હાલ બધી સારી છે કે છે. શું કે છે બધી સારી છે ભગવાન એવું બોલે સારું છે ભગવાન બધા એક જણ ખરો ડાયરી ગયો તો પછી દુકાન માં જવા કરી આવે પાણીમાં જો ખાડો હોય તો આમાં દર્શન પાણીમાં કાઢેલો હોય ગયો ના હોય ના હોય આખું શિક્ષાગત થયા તલાવ છે, આધાર તલાવ બહુ મોટું છે. એકદમ પોસ્ટિંગ એકદમ જલ્દી જાય નીકળ્યું ને. બીજો કઈ દાખલો હતો? બાટલી નો હતો, બાટલી નો લપટો પડી ગયો. કેવું બુદ્ધ ના વિશ્વાસ છે? જયારે વિશ્વાસ નહીં એટલે ભૂખ્યા હતો, એના કરતા ઉગાડી હારી. સમજાવી વાત છે કે નહીં? એવા ઘણા માણસો લખવા કાગળ પર ના ભગવાન ને ભજે. કાગળ ઉપર નો પેટ્રોલેટ જો અજવાળું આપતું હોય તો તું કે છે કે કાગળ પર ના ભગવાન ને ભજે. દાખલો આજે સમજતો એકદમ સાચું જેવું થઈ ગયો. દાખલો આપો ને એટલે બીજું બધું કઈ સમજાવું ના પડે. પણ કાઢી અલગ પચીસ વર્ષ માં કોઈ કાઢી નહીં, પચીસ વર્ષ ત્યાં કોઈ કાઢી નહીં. એમને જોયે ત્યારે લક્ષ્મણી લક્ષ્મણી દાદા કરી હમણાં 50 વર્ષ થી બહાર આવ્યો. કરી કાલ સર્ગ ન એવું કર્યું કાલ સર્ગ ને પાણી રોક્યું આપડે તળાવ માં ખાડો હોય જ નહી. આ જે ચાલ્યું એ બધું આમને જ ચાલ્યું. તળાવ માં ખાડો હોય, પાણી માં ખાડો હોય, પાણી માં ખાડો હોય નહી, પાણી માં ખાડો હોય જ નહીં. બધું થઈ ગયા હવે તો દર્શન કરીએ જ છીએ. તીર્થંકર કયા આમાં એટલા સારું આપડે સ્નાન હજુ ભાવિ થી લગ્ન પગે લાગીએ તો હેલ્પ કરે. કારણ કે એવા એવા એમાં કઈ શ્રાદ્ધ છે અને પેલા તો તે ઇજ્જત ના થઈ ગયા એટલે બધી એ તો બીજા ટોળા ભરી ગયા. એમાં બીજામાં આવી જાય છે નમસ્કાર તો સીધમાં ગળી ગયા ને સિદ્ધ થઈ ગયા. અત્યારે ભગવાન ને સિદ્ધ ભગવાન કહેવાય કે બીજું કહેવાય? સિદ્ધ જ કહેવાય. વિચાર બધા મહારાજ ને આવ્યો છે ખરો? નહી મહારાજ મોટા મહારાજ ને આવ્યો છે પ્રત્યેક ઉપકારી ચાલે. પ્રત્યેક કરીએ તો મોક્ષ થઈ થાય. મારો શું કહ્યું? કેટલા ઊંચા ચડી જઈએ એમ દર્શન કરવા. એનું નામ દેતા અમારું બધું ફળ ભરે. તે તો ગયા સિદ્ધ થઈ ગયા. આપડે આપડે સિમંદર સ્વામી જોડે ઋણા નું એટલે બરો એ રીતે બરોબર. એ તો નમો હરિયંતમ કે એટલે વિષયો હાજર તીર્થંકરો એવું આવે 20 તીર્થંકરો જે હાજર છે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં, એ બધા ના આવે ને અંદર? એકુય ના આવે. ના, આપણે હવે બોલીએ નમો હરિયંતા, સિમંદર સ્વામી એકલા જ આવે? ના, આપણે બોલીએ તો બધા આવે. બધા આવે? આ લોકો બોલતે ના, લોકો નહીં, આપણે હવે બોલીએ. લોકો 24 તીર્થંકર સમજે છે ને, એથી બહાર ના કોક માણસ સમજતો હશે એટલા બોલે કે તીર્થંકર સિમંદર સ્વામી ને એનું કોઈ ફળ મળે. પણ પેલું સમજતો નથી કે મારે ત્યાં 24 તીર્થંકર નથી. 24 સિદ્ધ થઈ ગયા તો જાણતો જ નહીં. એ તો આગળ ચડી આવી. શું કે છે? આગળ ચડી આવી. અરે આ જોશે તો અગળ મરણ લાગશે કે એમ થયું કે ભાઈ રસ્તો ભૂલ્યા છે. લાગશે કે અમે ઉધાર રસ્તે જ જતા રહે. દક્ષિણ બાજુ ઉત્તર બધા દક્ષિણ બાજુ થઈ ગયા. મારી ના શિષ્ય કે દાદા ના શિષ્યો બધા વિચક્ષણ થશે તો પછી આમાં આવું આવે. આડા ના કહેવાય ને દાદા? આડા ના કહેવાય? જળ ના કહેવાય? વિચક્ષણ એકલા જ. જળ ને માથા બે ઉડી ગયું. જળ ને માથા ઉડી ગયું. બરોબર. વિચક્ષણ વિચક્ષણ એને મને કહો. આ બધું ખરાબ હતું પણ મારે સતે પણ થયું નહીં. ભરી હું જાણું વિચક્ષણ છે ભાઈ. રાતે કે છે આ દીકર છે કે છે આઈસ્ક્રીમ કોટી દાદા. પંચ પરમિશ્રી માં આવું જ ને પ્રત્યક્ષ પંચ પરમિશ્રી આ જ પ્રમાણે ને હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ પાંચે ને પ્રત્યક્ષ જ પ્રત્યક્ષ નું ફળ આપે ને. પંચ પરમિશ્રી એ પ્રત્યક્ષ નું ફળ આપે ને. પ્રત્યક્ષ પ્રત્યક્ષ માં આ બધા પરમેશ્વર છે ને. સાધુ નથી, આચાર્ય નથી, એ નથી, એનું કોઈ નથી. જ્યાં પ્રત્યક્ષ છે ત્યાં પહોંચી જાય. નમસ્કાર. જ્યાં પ્રત્યક્ષ છે, જ્યાં પ્રત્યક્ષ છે આ પાંચ પરમેશ્વર, જ્યાં પ્રત્યક્ષ હોય ત્યાં પહોંચી જાય. પહોંચી જાય એટલે સમજીને બોલે તો પહોંચે ને. સમજીને બોલે તો જ. હા, એ સમજીને બોલે તો જ પહોંચે. એથી ભર નહી આવતો. હા, એટલે અમારામાં કોકો જગ્યાએ થોડું થોડું તેવું રહ્યું હશે ને. આ દીગર નું કીધું દઈ જાય બધા મારી ને ધીરે થોડા આખેડ આવતા દેખાય. ચાર વસ્તુ દીગર આયા દાદા એ દેખાડે રસ્તે ચાલ્યા. જેવા હતા તેવા ખાટી થાય હતા તો તમને ભેગા થયા ને. એટલે હું કેવા આવી ગયો દાદા. એક વાર બાહુભાઈ ના હોલમાં કીધેલું કે દાદા ભગવાન આસીન છે કારણ બધા આપ બોલાવતા હતા. અમુક જણા પાછળ બોલતા નતા અને વાતો કરતા હતા. દાદા એ કીધેલું કે અંધારાની ભૂલ પણ જેને ખબર પડે એનું નામ ભગવાન કે અમને બધી જ ખબર પડે છે સત્તાધીશ નહી હોવા છતાં કોઈ જ્ઞાની પુરુષ સત્તાધીશ છે. બહુ કસરતો કરી પાછી આત્મા સત્તા રાખે નહી, સત્તા સત્તા વાપરી શકે. જ્ઞાની પુરુષ સત્તાધારી કહે બે તારી પરમાત્મા કહ્યું કૃષ્ણ જ્ઞાની પુરુષ એટલે દેહ સારી પરમાત્મા. ભગવાન વસ થયો છે ત્રણ લોક નો નાશ જેને વસ થયો અંદર એક ના જો નવકાર મનમાં વિચાર પડી ગયો આવું ચાલુ ચાલી ગુવાળું જાણતા જ નથી જાણે તેનો એમાં તો શું વાંધો જ નહીં. પેટ્રોલ પર પેટ્રોલ મેક્સ અજવાળ ના ભાવે શું કે સર્ટિફિકેટ પેપર ઉપર પેટ્રોલ મેક્સ અજવાળ ના આપે શું ખામી છે એમાં સાચો પેટ્રોમેક્સ ના કહેવાય ને સાચો ના કહેવાય ને આ તો ખાલી ડ્રોઈંગ કહેવાય. મોદીજી નો ફોટો એમ કયો બીડી બીડ પીએ ના પીએ ને ફોટો ફોટો મૂકેલો ના પીએ ને. અરે મારી ને ફોટો કોઈને ફોટો મૂક્યો હોય તો બિલકુલ ના આપણને આવે ના આવે. અને મારી ને ફોટો મૂક્યો હોય પગે લાગે છે જેની શરમ આવતી હોય તે ફળ આપે. ફોટો આવી તો આપડે શરમ લાગશે ફળ આપે. જીવતા જેવું ભય લાગતો હોય ફળ આપે તો પછી એ ફળ આપે. તો એ અમને જીવતા જેવું ફળ આપે છે આપણી બધા જે પૂરી તો આપણે એમ પણ ભીડી પીવા એમ થાય તો ઉઠીને જે આગત આવે પછી ને તો એની પર કપડું ડોકવા રાખીએ તો કબીર કહે છે મેં જાણું હરી દૂર હે હરી હૃદય માહી આડી ત્રાટી કપટકી દાસે દીધે. શું કહે છે દેખાતા નથી વચ્ચે ત્રાટ્યું છે ત્રાટ્યું કોથળા ને ત્રાટ્યું હોય છે ને આ કોથળા આવે છે ને તેને ત્રાટ્યું હોય છે ને ત્રાટ્યું બાંધેલું છે તે દેખાતા નથી ભગવાન તેમાં કોણ ભાઈ થોડું થોડું દેખાય છે પાછું એ પાછું અને અહીંયા આગળ બધું વિડીયો વિડીયો પીતા મંસાહાર કરતા શરમ લાગે છે એટલે એને ડોમર મારી દીધો ચાટિયા ને માર્યો ડોમર. હવે કેટલા અવતાર ખબર પછી એને ખબર પડી કે ભગવાન ક્યાં છે હવે અહીં તો ડમર માં ખબર ના પણ એટલે બહાર ભગવાન ખર ખર કરે શું કરે મેં જાણું હરી દૂર હે હરી હૃદય માં આડી ત્રાટી કપટકી સાથે દીસત નહીં કપટ નો પડતો છે મારે કપડ નો પડદો ઉડી ગયો ત્યાં દેખાય કપટ માણસ નો હોય ખરું બધા હોય બધા હોય એ સારા ડાક્ટર તે જ સાહેબ માટે નહીં સેફ સાહેબ કેમ તે થવા માટે નહીં નહીં સેફ સેફ મળે હવે સેફ સાહેબ અત્યારે થાય છે ને એનું ફળ આમ સેફ આવે છે કેવું બધા કરે નઈ દરેક ભાવ ન કરતા કાવ્ય માં બધી બાબતમાં જે બાબતમાં તે કરી હશે બધી જ બાબતમાં જીવાત્મા નો સિવાજ ચોર છે રે એમ હું પાડી કાઢી તું બહુ લાવે છે થોડું લાવે છે જાણ ખરો કેટલું છે વજન માં તે શું કરું બધું બહુ જાણ ખરો છે ને હા કપટ બહુ અનાજ એટલું નહીં હોય આખા જગત માં સૌથી વધારે માણું ચાલે આખા જગત માં સૌથી વધારે મારું માટે તું બોલું છું માટે કઈ તું માણસ એ શક્તિ બળવાન છે એવું લાગે બળવાન સાથે બોલે તું નતો બોલતો મારે તને કેવું બોલ્યું બરોબર બોલતો તું બહુ કપટ વાળો તું ખબર નતો બોલતો સમજાતું પણ નતું એવું એવું સમજાતું પણ નતું એને સમજાય છે બધું બહુ કે એટલે એટલો ચોખ્ખો ચોખ્ખો કપટે ભોળું કેવું કપટે ભોળું હા મને તો કશું ખબર જ નથી પણ બધું સારું કપટે કપટે કપટ ગોળિયા કપટ બરાબર આ કપટે ભોળું કે કપટે ભોળું કહી દે ને આટલી કહી દે બહુ બહુ કઈ કપટ ભૂળું કેવું ભૂળું મેં કહ્યું સાહેબ બહેનપડીમાં કપટ કરું કે તું સાહેબ બહેનપડી કપટ હોય છે સૌથી વધારે વધારે મારા થઈ ગયા છે બધી ગંદકીઓ. પણ એનું કપટ ભૂળ કહેવાય, કહી દે ને આ તો કહેતો નહીં. જરૂર નથી જે થઈ હશે એનું શું કહેવાય, જે કરવાનું હશે રહી જાય કરવાનું. હજરા ચાલે કરે લાખો જોઈએ અમદાવાદ ખોવા નીકળ્યા હતા મુંબઈ બાજુ. કલોલ અમદાવાદ થી 20 મિલ માં ઉત્તર માં છે. અમદાવાદ માં શાસ્ત્ર જયારે લખાય ત્યારે એવું લખે કલોલ ઇઝ ઇન ધી નોર્થ 20 માઇલ. શું લખે? 20 માઇલ દૂર છે અમદાવાદ. શું લખે? અમદાવાદ થી કલોલ 20 માઇલ દૂર છે. શું શાસ્ત્ર લખે? શાસ્ત્ર દિલ્હી માં છે. શાસ્ત્ર દિલ્હી માં છે એમાં શાસ્ત્ર શું આવે? કલોલ ઇઝ